પોતાની કમજોરી ઓળખવી એ હાર નથી, એ તો જીતની શરૂઆત છે. ઘણા લોકો પોતાની કમજોરીઓથી ભાગે છે, પણ સાચા વિજેતા એ હોય છે જે એને સ્વીકારે. જ્યારે આપણે કહીએ છીએ હા અહીંયા હું કમજોર છું, ત્યારે આપણે સુધારાની પહેલી સીડી ચડતા હોઈએ છીએ. કારણ કે જેને પોતાની ખામી દેખાય છે એ જ તેને બદલી શકે છે. મિત્રો યાદ રાખીએ, અંધારાને ગાળો આપવાથી કાંઈ બદલાતું નથી, પણ જો માત્ર એક જ દીવો પ્રગટાવવામાં આવશે તો રસ્તો દેખાશે. આપણી કમજોરી એ આપણો દુશ્મન નથી, એ તો આપણને મજબૂત બનાવનાર ગુરુ છે. એક કામ કરી શકાય, આપણી એક કમજોરીને લખીએ અને નક્કી કરીએ હું આને શક્તિમાં ફેરવીશ. કારણ કે સેલ્ફ અવેરનેસ ઇઝ ધ સુપર પાવર.